श्री पद्म पुराण उत्तरखंड अध्याय 45 पुण्यात्माओना संसर्ग थी पुण्य नी प्राप्ति ना प्रसंग में धनेश्वर ब्राह्मण नी कथा। भगवान श्री कृष्ण कहे छे, हे प्रिय, आ कथा सांभळीने राजा पृथुना मन में बहु आश्चर्य थयुं। तेमणे भक्तिपूर्वक देवर्षि नारद नी पूजा करीने तेमने विदाय करिया। तेथी माघ स्नान, कार्तिक स्नान तथा एकादशी आ त्रणे व्रत मने बहु प्रिय छे। वनस्पतिओमां तुलसी, महीनाओमां कार्तिक, तिथिओमां एकादशी तथा पुण्य क्षेत्रोमां द्वारकापुरी मने विशेष प्रिय छे। वनस्पति नाम तुलसी, माशा नाम कार्तिकः प्रियः, एकादशी तिथि नाम च क्षेत्राणां द्वारका मम। 114 अध्यायनो त्रीजो श्लोक। जे पोतानी इंद्रियोने संयममां राखीने बधानुं सेवन करे छे ते मने बहु प्रिय छे। यज्ञ वगैरे द्वारा पण मारो कोई आवो प्रिय थई शकतो नथी, जेवो के पूर्वोक्त चारेयना सेवनथी थाय छे। सत्यभामा बोल्या, हे नाथ, तमे मने जे कथा संभळावी छे ते बहु ज आश्चर्यमां नाखनारी छे, केम के कल्हा बीजाना आपेला पुण्यथी ज मुक्ति पामी गई। आ कार्तिक मासनो आवो प्रभाव छे अने ते तमने એટલો પ્રિય છે કે એમાં કરેલા સ્નાન દાનથી કલ્હાના પતિદ્રોહ વગેરે દોષ પણ નષ્ટ થઈ ગયા। હે પ્રભુ, જે બીજાનું કરેલું પુણ્ય છે તે તેના આપવાથી તો મળી જાય છે, પરંતુ આપ્યા વિનાનું પુણ્ય મનુષ્ય ક્યાં માર્ગથી પ્રાપ્ત કરી શકે છે? ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે પ્રિય, સતયુગ ત્રેતા અને દ્વાપરમાં દેશ ગ્રામ અને કુળ પણ મનુષ્યના કરેલા પુણ્ય અને પાપના ભાગી થાય છે, પરંતુ કળિયુગમાં માત્ર કર્તાને જ પુણ્ય અને પાપનું ફળ ભોગવવું પડે છે। ભણાવવાથી, યજ્ઞ કરાવવાથી અથવા એક પંગતમાં બેસીને ભોજન કરવાથી પણ મનુષ્ય બીજાના પુણ્ય પાપનો ચોથો ભાગ પરોક્ષ રૂપે પ્રાપ્ત કરી લે છે। એક આસન પર બેસવાથી, એક વાહન પર જવાથી, શ્વાસનો સ્પર્શ કરવાથી અને પરસ્પર શરીર અડકી જવાથી પણ અવશ્ય પુણ્ય પાપના છઠ્ઠા અંશનો ભાગી બનવું પડે છે। સ્પર્શ કરવાથી, વાતચીત કરવાથી તથા બીજાની સ્તુતિ કરવાથી પણ મનુષ્ય પુણ્ય પાપના દશાંશને ગ્રહણ કરે છે। જોવાથી, નામ સાંભળવાથી તથા મન દ્વારા ચિંતન કરવાથી બીજાના પુણ્ય પાપનો સોમો ભાગ પ્રાપ્ત થાય છે। જે બીજાની નિંદા કરે છે, ચાડી કરે ને તેને ધિક્કારે છે, તે તેના કરેલા પાતકને સ્વયં લઈને બદલામાં પોતાના પુણ્યને આપે છે। પરસ્ય નિંદામ પૈશુન્યમ ધિક્કારમ ચ કરોતી યઃ તત્કૃતમ પાતકમ પ્રાપ્ય સ્વપુણ્યમ પ્રદદાતી સહ। 114 અધ્યાયનો 17મો શ્લોક। એક પંગતમાં બેસીને ભોજન કરવાવાળા લોકોમાંથી જે કોઈને પીરસવામાં છોડી દે છે તેના પુણ્યનો છઠ્ઠો ભાગ તે છોડી દીધેલી વ્યક્તિને મળી જાય છે। જે સ્નાન અને સંધ્યા વગેરે કરતા કોઈનો સ્પર્શ કરે અથવા તેનાથી વાતચીત કરે છે તેને પોતાના કર્મજનિત પુણ્યનો છઠ્ઠો અંશ તે વ્યક્તિને આપી દે છે। સ્નાન સંધ્યા અધિકમ કુર્વન યહ સ્પૃશેદ્રા શ્રદ્ધવા પ્રભાષતે સકર્મ પુણ્ય પુણ્યસ્ય ષષ્ઠાંશ દધ્યા તસ્મે સુનિશ્ચિતમ। 114 અધ્યયન 21મો શ્લોક। જે ધર્મના ઉદ્દેશ્યથી બીજા મનુષ્ય પાસે ધનની યાચના કરે છે તેના પુણ્ય કર્મનું ફળ ધન આપનાર વ્યક્તિને પણ મળે છે। જે બીજાનું ધન ચોરીને પુણ્ય કર્મ કરે છે તેનું ફળ ધનીને જ મળે છે, કર્મ કરનારને નહીં। જે મનુષ્ય બીજાનો ઋણ ચૂકવ્યા વિના જ મરી જાય છે તેના પુણ્યનો ધનવાન મનુષ્ય પોતાના ધન અનુસાર વહેંચી લે છે। કર્મ કરવાની સલાહ આપનાર, અનુમોદન કરનાર, સામગ્રી ભેગી કરનાર તથા બળથી સહાયતા કરનાર પુરુષ પણ પાપ પુણ્યના છઠ્ઠા અંશને પ્રાપ્ત કરી લે છે। રાજા પોતાની પ્રજાથી, ગુરુ શિષ્યથી, પતિ પોતાની પત્નીથી તથા પિતા પોતાના પુત્રથી તેમના પુણ્ય પાપનો છઠ્ઠો અંશ પ્રાપ્ત કરે છે। સ્ત્રી પણ સદા પોતાના પતિના મન અનુસાર ચાલે અને સદા તેને સંતોષ આપનારી હોય તો તે પતિના પુણ્યનો અડધો ભાગ પ્રાપ્ત કરે છે। સ્વયં ધન આપીને પોતાના પુત્ર કે નોકર સિવાય કોઈ પણ બીજાના હાથે દાન કરાવનાર પુરુષના પુણ્ય કર્મોના છઠ્ઠા ભાગને કરતા લઈ લે છે. વૃત્તિ એટલે નિર્વાહ આપનાર પુરુષ વૃત્તિભોગીના પુણ્યનો છઠ્ઠો અંશ લઈ લે છે, પરંતુ જો તેના બદલામાં તેણે પોતાની કે બીજાની સેવા ન કરાવી હોય ત્યારે જ તેને લેવાનો અધિકાર હોય છે. આ પ્રમાણે બીજાના કરેલા પુણ્ય અને પાપ આપ્યા વિના પણ સદા આવતા જતા રહે છે. આ વિષયમાં એક પ્રાચીન ઇતિહાસ છે જે બહુ જ ઉત્તમ અને પુણ્યમય બુદ્ધિ પ્રદાન કરનારો છે, તે સાંભળો. પૂર્વકાળની વાત છે. અવંતીપુરીમાં ધનેશ્વર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રાહ્મણો ચિત્ત કર્મથી ભ્રષ્ટ પાપ પરાયણ અને અવળી બુદ્ધિનો હતો. રસ કંબળ એટલે કાંબળી અને ચામડું વગેરે વેચીને તથા અસત્ય બોલીને તે આજીવિકા ચલાવતો હતો. તેનું મન ચોરી, વૈશ્યાગમન, મદિરાપાન અને જુગાર વગેરેમાં સદા આસક્ત રહેતું હતું. એકવાર તે ખરીદ વેચાણના કામથી દેશ દેશાંતરમાં ભ્રમણ કરતો રહીને મહેશમતીપુરીમાં આવી પહોંચ્યો, જેના કિલ્લાને અડીને વહેનારી પાપ નાશીની નર્મદા સદા સુશોભિત રહે છે. ત્યાં કાર્તિક વ્રત કરવાવાળા ઘણા લોકો અનેક ગામોમાંથી સ્નાન કરવા માટે આવ્યા હતા. ધનેશ્વરે તે બધાને જોયા. કેટલાય બ્રાહ્મણ સ્નાન કરીને યજ્ઞ તથા દેવ પૂજનમાં વ્યસ્ત હતા, કેટલાક લોકો પુરાણોના પાઠ કરતા હતા અને કેટલાક સાંભળતા હતા, કેટલાક ભક્તો નાચ ગાન દાન અને વાદ્ય દ્વારા ભગવાન વિષ્ણુની સ્તુતિમાં સંલગ્ન હતા. ધનેશ્વર દરરોજ ફરી ફરીને વૈષ્ણવના દર્શન સ્પર્શ તથા તેમની સાથે વાતચીત કરતો હતો. એના કારણે તેને શ્રી વિષ્ણુના નામ સાંભળવાનો શુભ અવસર મળતો હતો. આ પ્રમાણે તે એક મહિનો ત્યાં રહ્યો. કાર્તિક વ્રતના ઉદ્યાપનમાં ભક્ત પુરુષોએ જે શ્રીહરિના સાનિધ્યમાં જાગરણ કર્યું તે પણ તેણે જોયું. ત્યાર પછી પૂર્ણિમાએ વ્રત કરનારા મનુષ્યોએ જે બ્રાહ્મણોને ગાયોનું પૂજન વગેરે કર્યું તથા દક્ષિણા અને ભોજન વગેરે આપ્યા તે બધાનું પણ તેણે અવલોકન કર્યું. ત્યાર પછી સૂર્યાસ્તના સમયે શ્રી શંકરજીની પ્રસન્નતા માટે જે દીપોત્સર્ગની વિધિ કરવામાં આવી તેના પર પણ ધનેશ્વરની દ્રષ્ટિ પડી. તે તિથિએ ભગવાન શંકરે ત્રણેય પુત્રોનું દહન કર્યું હતું. તેથી ભક્ત પુરુષ તે દિવસે દીપોત્સર્ગનો મહાન ઉત્સવ કરે છે. જે મારામાં અને શિવજીમાં ભેદ કરે છે તેના બધા પુણ્ય કર્મો નિષ્ફળ થઈ જાય છે, એમાં લેશ પણ સંદેહ નથી. ધનેશ્વર નર્મદાના તટ પર નૃત્ય વગેરે જોતા જોતા ફરી રહ્યો હતો. દરમિયાન એક કાળા સર્પે તેને દંશ માર્યો. તે વ્યાકુળ થઈને પૃથ્વી પર પડી ગયો. તેને પડી ગયેલો જોઈને ઘણા લોકોએ તેને ચારે બાજુથી ઘેરી લીધો અને તુલસી મિશ્રિત જળનો તેના મુખ પર છંટકાવ કર્યો. દેહ ત્યાગ બાદ યમરાજના દૂતોએ ધનેશ્વરને બાંધ્યો અને તેને યમપુરીમાં લઈ ગયા. ચિત્રગુપ્તે ધનેશ્વરને જોઈને તેને બહુ ધમકાવ્યો અને તેણે બાળપણથી લઈને મૃત્યુ સુધી જેટલા દુષ્કર્મ કર્યા હતા તે બધા તેમણે યમરાજને કહ્યા. ચિત્રગુપ્ત બોલ્યા, હે પ્રભો, બાળપણથી લઈને મૃત્યુ પર્યંત આનું કોઈ પુણ્ય દેખાતું નથી. આ દૃષ્ટ માત્ર પાપનું મૂર્તિમાન સ્વરૂપ જ છે, તેથી આને કલ્પ સુધી નરકમાં નાખવામાં આવે. યમરાજ બોલ્યા, પ્રેતરાજ, માત્ર પાપ પરાયણ આ દૃષ્ટને મુદગરોથી મારતા મારતા લઈ જાઓ અને તરત જ કુંભી પાકમાં નાખી દો. યમરાજની આજ્ઞા મળતા પ્રેતરાજ પાપી ધનેશ્વરને લઈ ગયો. મુદગરોના મારથી તેનું માથું ફાટી ગયું હતું. કુંભી પાકમાં તેલ ઉકળવાનો ખળખળ અવાજ થઈ રહ્યો હતો. પ્રેતરાજે તેને તરત તેમાં નાખી દીધો. તે જેવો કુંભી પાકમાં પડ્યો ત્યાં તરત તેનું તેલ ઠંડુ થઈ ગયું. જેમ પૂર્વકાળમાં ભક્ત પ્રહલાદને નાખવાથી દૈત્યોએ સળગાવેલો અગ્નિ બુજાઈ ગયો હતો. આ મોટા આશ્ચર્યની વાત જોઈને પ્રેતરાજને ભારે આશ્ચર્ય થયું. તેણે તરત આવીને આ બધી વાત યમરાજને કહી. પ્રેતરાજની વાત સાંભળીને યમરાજે કહ્યું, અરે આ કેવી ઘટના છે. પછી તેને સાથે લઈને તેઓ તે સ્થાન પર આવ્યા અને તે ઘટના પર વિચાર કરવા લાગ્યા. એટલામાં દેવર્ષિ નારદ હસતા હસતા બહુ જ ઉતાવળે ત્યાં આવ્યા. યમરાજે સારી પેઠે તેમનું પૂજન કર્યું. તેમને મળીને દેવર્ષિ નારદજીએ આ પ્રમાણે કહ્યું, નારદજી બોલ્યા, હે સૂર્યનંદન, આ નરક ભોગવવાને યોગ્ય નથી, કેમ કે આના દ્વારા એવું કર્મ થઈ ગયું છે જે નરકનો નાશ કરનારું છે. જે પુરુષ પુણ્ય કર્મ કરનારા લોકોના દર્શન સ્પર્શ અને તેમની સાથે વાર્તાલાપ કરે છે તે તેમના પુણ્યનો છઠ્ઠો અંશ પ્રાપ્ત કરી લે છે. આ ધનેશ્વર તો એક મહિના સુધી કાર્તિક વ્રતનું અનુષ્ઠાન કરવાવાળા અસંખ્ય મનુષ્યોના સંપર્કમાં રહ્યો છે. તેથી તે બધાના પુણ્યાંશનો ભાગ થયો છે. તેમની સેવા કરવાને કારણે આને સંપૂર્ણ વ્રતનું પુણ્ય પ્રાપ્ત થયું છે. તેથી આના કાર્તિક વ્રતથી ઉત્પન્ન થનારા પુણ્યની કોઈ ગણતરી નથી. કાર્તિક વ્રત કરનારા પુરુષોના મોટા મોટા પાતકોનો પણ ભક્ત વત્સલ શ્રી વિષ્ણુ પૂરેપૂરો નાશ કરી નાખે છે. એટલું જ નહીં, અંતકાળમાં વૈષ્ણવ પુરુષોએ તુલસી મિશ્રિત નર્મદાના જળથી આના પર છંટકાવ કર્યો છે. તેના કારણે આના બધા પાપ નષ્ટ થઈ ગયા છે. હવે ધનેશ્વર ઉત્તમ ગતિ પ્રાપ્ત કરવાનો અધિકારી થઈ ગયો છે. આ વૈષ્ણવ પુરુષોનો કૃપા પાત્ર છે, તેથી આને નરકમાં નાખશો નહીં. આને અનિચ્છાએ પુણ્ય પ્રાપ્ત થયું છે, તે માટે આ યક્ષ યોનિમાં રહે અને સંપૂર્ણ નરકોના દર્શન માત્રથી પોતાના પાપોના ભોગ પૂરા કરી લે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે પ્રિય, આમ દેવર્ષિ નારદ ચાલ્યા ગયા પછી યમરાજ પોતાના સેવક દ્વારા તે બ્રાહ્મણને સંપૂર્ણ નરકોના દર્શન કરાવવા માટે ત્યાંથી લઈ ગયા. એ પછી યમની આજ્ઞાનું પાલન કરનારા પ્રેતરાજ ધનેશ્વરને બધા નરકોનો અવલોકન કરાવતા રહીને આ પ્રમાણે કહેવા લાગ્યા. પ્રેતરાજે કહ્યું, ધનેશ્વર, મહાન ભયંકર આ ઘોર નરકો તરફ દ્રષ્ટિ નાખો. આમાં પાપી લોકોને યમરાજની આજ્ઞાથી સેવકો દ્વારા રાંધવામાં આવે છે. આનું નામ તપ્ત બાલુકા છે. આમાં પાપાચારી જીવ પોતાનું શરીર બળવાના કારણે આક્રંદ કરી રહ્યા છે. જે મનુષ્ય બલિ વૈશ્વદેવના અંતમાં ભૂખ્યા અતિથિનો સત્કાર કરતા નથી તે પોતાના પાપ કર્મને કારણે આ નરકમાં કષ્ટ ભોગવે છે. જે ગુરુ અગ્નિ બ્રાહ્મણ ગાય દેવતા તથા રાજ્ય ગાદી પર અભિષિક્ત રાજાને લાત મારે છે તે જ પાપી અહીં દેખાઈ રહ્યા છે. અહીં તપેલી રેતી પર ચાલવાને કારણે તેમના પગ બળી ગયા છે. આ નરકના છ અંતર્ગત ભેદ છે. વિવિધ પ્રકારના પાપોના કારણે આ નરકમાં આવવું પડે છે. એ જ પ્રમાણે આ બીજું મહાન નરક અંધ તામિસ્ત્ર કહેવાય છે. જો અહીં સોય જેવા મોઢાવાળા કીડા દ્વારા પાપીઓના શરીર વિદીર્ણ થઈ રહ્યા છે. આ નરક ભયાનક મુખવાળા અનેક પ્રકારના કીટોથી ઠસાઠસ ભરેલું છે. આ ત્રીજું ક્રકંચ નામનું નરક છે. આ પણ બહુ ભયંકર છે. આમાં પાપીઓને કરવતથી ચીરવામાં આવે છે. અસિપત્ર વન વગેરે ભેદોથી આ નરક છ પ્રકારનું બનાવાયું છે. જે બીજાને તેના પરિવારથી વિખૂટા પાડે છે તે લોકો અહીં કષ્ટ ભોગવે છે. તલવાર જેવા પાંદડાથી અહીંના જીવોના અંગ છિન્ન ભિન્ન થઈ રહ્યા છે અને એના ભયથી તે આમ તેમ દોડી રહ્યા છે. જો આ પાપીઓ કેટલું કષ્ટ ભોગવે છે અને કઈ રીતે આમ તેમ આક્રંદ કરતા ફરે છે. આ ચોથું નરક તો વિશેષ ભયંકર છે. એનું નામ અર્ગલા છે. જો યમરાજના દૂતો વિવિધ પ્રકારના પાસોથી બાંધીને આ પાપીઓને મુદગર વગેરેથી મારે છે અને જોર જોરથી ચીસો પાડી રહ્યા છે. જે સાધુ પુરુષો અને બ્રાહ્મણ વગેરેનું ગળું પકડીને અથવા બીજી કોઈ રીતે ક્યાંક આવવા જવામાં રોકે છે તે પાપીને યમરાજના સેવકો દ્વારા અહીં યાતનામાં નાખવામાં આવે છે. વધ અને ભેદન વગેરે દ્વારા નરકના પણ છ પ્રકાર છે. હવે પાંચમા નરક પર નજર નાખો. આનું નામ કુટસાલમલી છે. અહીં જે શેમળ વગેરેના વૃક્ષો ઊભા છે એ બધા ધગધગતા અંગારા જેવા છે. આમાં પાપીઓને યાતના આપવામાં આવે છે. પરાઈ સ્ત્રી અને પરાયા ધનનું અપહરણ કરનારા તથા બીજાનો દ્રોહ કરનાર પાપી સદા અહીં કષ્ટ ભોગવે છે. આ છઠ્ઠું નરક એથી પણ વિચિત્ર છે. આને રક્તપુઈ કહે છે. આમાં રક્ત અને પરુ ભરેલું હોય છે. એની સામે જુઓ તો ખરા, એમાં કેટલાય પાપી મનુષ્યોને નીચા મોઢે લટકાવવામાં આવ્યા છે અને ભયાનક કષ્ટ ભોગવી રહ્યા છે. આ બધા અભક્ષ્ય ભક્ષણ તથા પરનિંદક અને ચાડી ખાનારા છે. કોઈ ડૂબી રહ્યા છે, કોઈને મારવામાં આવી રહ્યો છે. આ બધા જ બિહામણા અવાજો સાથે ચીસો પાડી રહ્યા છે. આ નરકના પણ વિગંધ વગેરે છ પ્રકાર છે. ધનેશ્વર, હવે આ બાજુ જુઓ, આ ભયંકર એવું સાતમું કુંભીપાક નરક છે. આ તેલ વગેરે દ્રવ્યોના ભેદથી છ પ્રકારનું છે. યમદૂતો મહાપાપી જીવોને આમાં નાખીને ઉકાળે છે અને એ પાપી આમાં હજારો વર્ષો સુધી ડૂબતા રહે છે. જુઓ, આ ભયાનક નરક બધા મળીને 42 છે. ઈચ્છા વિના કરેલું પાપ શુષ્ક કહેવાય છે અને ઈચ્છાથી કરેલા પાપને આર્દ્ર કહેવાય છે. આર્દ્ર અને શુષ્ક વગેરે ભેદોથી દરેક નરક બે પ્રકારનું છે. આ પ્રમાણે બધા મળીને 84 નરક છે. પ્રકીર્ણ, અપાંગતે, મલિનીકરણ, જાતિ ભ્રમ, શંકર, ઉપપાતક, અતિપાતક અને મહાપાતક, આ સાત પ્રકારના પાતક માનવામાં આવ્યા છે. એમના કારણે પાપી પુરુષ ઉપયુક્ત સાત નરકોમાં ક્રમશઃ યાતના ભોગવે છે. તમને કાર્તિક વ્રત કરનાર પુરુષોનો સંસર્ગ થઈ ગયો છે, તેથી વધારે પુણ્યનો સંચય થઈ જવાથી નરકોના કષ્ટોથી છુટકારો મળી ગયો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે સત્યભામા, આ પ્રમાણે પ્રેતરાજ ધનેશ્વરને નરકોના દર્શન કરાવીને તેને યક્ષલોકમાં લઈ ગયા તથા ત્યાં જઈને તે યક્ષ થયો. અધ્યાય 45મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.